શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 9મો અધ્યાય 24 શંખચૂડ વેશમાં શ્રી હરિ દ્વારા તુલસીનું પાતિવ્રત ભંગ, શંખચૂડનું પાછા ગોલોકમાં જવું. તુલસી અને શ્રી હરિનું વૃક્ષ અને શાલિગ્રામ પાષાણના રૂપમાં ભારતખંડમાં રહેવું તથા તુલસી મહિમા. શાલિગ્રામના જુદા જુદા લક્ષણ તથા મહત્વનું વર્ણન નારદજીએ કહ્યું. પ્રભુ ભગવાન નારાયણે કયા રૂપમાં તુલસી સાથે હાસ્ય વિલાસ કર્યો હતો આ પ્રસંગ કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે, નારદ, ભગવાન શ્રી હરિ દેવતાઓનું કાર્ય સાધવા માટે હંમેશા તત્પર રહે છે. તેમણે વૈષ્ણવી માયાનો વિસ્તાર કરી શંખચૂડ પાસેથી કવચ લઈ લીધું. પછી શંખચૂડનો જ વેશ લઈને તે પતિવ્રતા તુલસી પાસે ગયા, કારણ કે શંખચૂડને મારો હોય તો તુલસીના પતિવ્રતનું ખંડન કરવું જ પડે. તુલસીએ પોતાના પતિને યુદ્ધમાંથી આવેલા જોઈને ઉત્સવ કર્યો અને અત્યંત હર્ષપૂર્ણ હૃદયથી તેનું સ્વાગત કર્યું. પછી બંને વચ્ચે યુદ્ધ સંબંધી વાતચીત થઈ. ત્યાર પછી શંખચૂડના વેશમાં જગત પ્રભુ ભગવાન શ્રી હરિ સુઈ ગયા. નારદ, તે સમયે તુલસી સાથે તેમણે ખૂબ સુંદર રીતે હાસ્ય વિલાસ કર્યો. સમાગમ પહેલા તુલસી જેટલી આકર્ષિત લાગતી હતી તેવી આકર્ષક ત્યાર પછી તે ન રહી. તેથી તેણે ખૂબ તર્કપૂર્વક પૂછ્યું. તુલસીએ કહ્યું, માયેશ, તમે કોણ છો? તમે કપટપૂર્વક મારું સતીત્વ નષ્ટ કર્યું છે. હવે હું સતી રહી નથી, તેથી હું તમને શ્રાપ આપું છું. બ્રહ્મન, તુલસીના વચન સાંભળીને શ્રાપના ભયથી ભગવાન શ્રી હરિએ લીલાપૂર્વક પોતાનું સુંદર મનોહર રૂપ પ્રગટ કરી દીધું. દેવી તુલસીએ પોતાની સામે તે સનાતન પ્રભુ દેવેશ્વર શ્રી હરિને જોયા. ભગવાનનો દિવ્ય વિગ્રહ મેઘ શ્યામ હતો. આંખો શરદ ઋતુના કમળ જેવી હતી. લીલા કરતી વખતે તેઓ એવા લાગતા હતા જાણે કામદેવ હોય. તેઓ રત્નોના આભૂષણોથી અલંકૃત હતા. તેઓના પ્રસન્ન મુખ પર હાસ્ય હતું. તેમના દિવ્ય શરીર પર પીતાંબર શોભતું હતું. તેમને જોઈને તુલસી મૂર્છિત થઈ ગઈ. થોડી વાર પછી સ્વસ્થ થઈને તે કહેવા લાગી. તુલસી બોલી, નાથ, આપનું હૃદય પથ્થર જેવું છે, તેથી આપ આવા નિષ્ઠુર બની ગયા. આજે આપે કપટપૂર્વક મારા શરીરનો ધર્મ નષ્ટ કરીને આ શરીરના સ્વામીને મારી નાખ્યો. પ્રભુ, ખરેખર તમે પથ્થર દિલ છો, ત્યારે તો આપનામાં દયાનો છાંટો સુદ્ધા નથી. દેવ, તમે પથ્થર બની જાઓ. અરે રે, વિના વાંકે તમારો ભક્ત મરાઈ ગયો. આ પ્રમાણે કહીને તે શોકગ્રસ્ત થઈને આંખોમાંથી આંસુ સારીને વારંવાર વિલાપ કરવા લાગી. ત્યાર પછી કરુણ રસના સમુદ્ર એવા કમલાપતિ ભગવાન શ્રી હરિ કરુણાથી ભરેલી તુલસી દેવીને જોઈને નીતિયુક્ત વચનોથી તેને સમજાવવા લાગ્યા. ભગવાન શ્રી હરિ બોલ્યા, કલ્યાણી, તમે મને પ્રાપ્ત કરવા માટે ભારતખંડમાં રહીને દીર્ઘકાળ સુધી તપ કર્યું છે. તે સમયે તમને પ્રાપ્ત કરવા માટે શંખચૂડ પણ તપ કરી રહ્યો હતો. તે મારો જ અંશ હતો. તમને સ્ત્રી રૂપે પ્રાપ્ત કરીને તે ગોલોકમાં ચાલ્યો ગયો. હવે હું તમારા તપનું ફળ આપવાનું યોગ્ય માનું છું. રમા, તમે આ શરીરનો ત્યાગ કરીને દિવ્ય શરીર ધારણ કરીને મારી સાથે આનંદ કરો. લક્ષ્મીજીની જેમ હંમેશા તમારે મારી સાથે રહેવું જોઈએ. તમારું આ શરીર ગંડકી નદીના રૂપમાં પ્રસિદ્ધ થશે. આ પવિત્ર નદી પુણ્ય ભૂમિ ભારતખંડમાં ઉત્તમ પુણ્ય આપનારી થશે. તમારા કેસ પવિત્ર વૃક્ષ થશે. તમારા કેસથી ઉત્પન્ન થવાને કારણે તે વૃક્ષ તુલસી નામે પ્રસિદ્ધ થશે. સુંદર મુખવાળી દેવતાઓની પૂજા માટેના જે જે ફૂલ પાન જગતમાં છે તે બધામાં તમે મુખ્ય હશો. સ્વર્ગલોક, મૃત્યુલોક, પાતાળ તથા ગોલોક, ગિરિજા નદીનો કિનારો, રાસમંડળ, વૃંદાવન, ભાંડીરવન, ચંપકવન, મનોહર, ચંદનવન તથા માધવી, કેતકી, કુંદ અને મલ્લિકાવનમાં તમારો નિવાસ હશે. તુલસી વૃક્ષ નીચેના સ્થાનને પવિત્ર માનવામાં આવશે, તેથી ત્યાં બધા તીર્થોનો નિવાસ માનવામાં આવશે. સુમુખી તુલસીના પડેલા પાંદડાનો સ્પર્શ મેળવવા ત્યાં બધા દેવતાઓ નિવાસ કરશે અને હું પણ ત્યાં રહીશ. તુલસી પત્રના જળથી જેનો અભિષેક થાય તેને બધા તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ મળે છે તથા તે બધા યજ્ઞોમાં દીક્ષિત ગણાય છે. દેવી હજારો ઘડા અમૃતથી ભગવાન શ્રી હરિને તૃપ્તિ થાય છે, તેટલી તૃપ્તિ તુલસીનું એક પાન ચડાવવાથી તેમને થાય છે. 10,000 ગાયોના દાનનું જે ફળ મળે છે તે જ ફળ કાર્તિક મહિનામાં તુલસી પત્રના દાનથી મળે છે. જે વ્યક્તિના મુખમાં મૃત્યુ સમયે તુલસી પત્ર મૂકવામાં આવે છે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. જે મનુષ્ય દરરોજ ભક્તિપૂર્વક તુલસીનું જળ પીવે છે તેને લાખ અશ્વમેઘ યજ્ઞોનું ફળ મળે છે. જે મનુષ્ય તુલસીને પોતાના હાથમાં લઈને તીર્થોમાં શરીર છોડે છે તે વિષ્ણુ લોકમાં જાય છે. તુલસીની માળા ગળામાં પહેરવાથી મનુષ્યને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે, તેમાં કોઈ સંદેહ નથી. જે મનુષ્ય તુલસી પત્ર હાથમાં રાખીને પ્રતિજ્ઞા કરે છે અને પછી તેનું પાલન કરતો નથી તેનો સૂર્ય ચંદ્રની અવધિ સુધી કાલસૂત્ર નામના નરકમાં વાસ થાય છે. મૃત્યુના સમયે જેના મોઢામાં તુલસી જળનું એક ટીપું પણ મૂકવામાં આવે તો તેને નિશ્ચિંતપણે વિષ્ણુ લોક પ્રાપ્ત થાય છે. પૂનમ, અમાસ, બારસ, સૂર્ય સંક્રાંતિ, મધ્યાહન કાળે, રાત્રિના સમયે, બંને સંધ્યા સમયે, અપવિત્ર સમયે, રાતના સૂતા પછી અને સ્નાન કર્યા વિના તથા તેલ ચોળીને જે તુલસીના પાન તોડે છે તે ભગવાન શ્રી હરિના મસ્તકને કાપે છે એવું સમજવું જોઈએ. સાધ્વી શ્રાદ્ધ, વ્રત, દાન, પ્રતિષ્ઠા તથા દેવાર્ચન માટે લીધેલા તુલસીપત્ર વાસી હોવા છતાં 3 દિવસ સુધી પવિત્ર મનાય છે. જમીન પર અથવા પાણીમાં પડેલું તથા શ્રી વિષ્ણુને અર્પણ કરેલું તુલસીપત્ર ધોઈ નાખવાથી બીજા કાર્ય માટે પવિત્ર માનવામાં આવે છે. તવ કેશ સમૂહસ્વ પુણ્ય વૃક્ષો ભવિષ્યતિ, તુલસી કેશ સંભૂતા તુલસીતી ચ વિશ્રુતા, ત્રિષુ લોકેશુ પુણ્યા પુણ પાપાણામ પત્રાણામ દેવ પૂજને, પ્રધાન રૂપા તુલસી ભવિષ્યતિ વરાનને, સ્વર્ગે મર્ત્યે ચ પાતાલે ગોલોકે મમ સંધિ સનિધ્યો ભવ ત્વમ તુલસી વૃક્ષ વરા પુષ્પેશુ સુંદરી, ગોલોકે વિરજાતિરે રાસે વૃંદાવને વને, ભાંડીરે ચંપક વને રમ્યે ચંદકા ચંદન કાનને, માધવી કેતકી કુંદ માલિકા માલતી વને, વાસસ્તે અત્રેવ ભવતુ પુણ્ય સ્થાનેષુ પુણ્યદઃ, તુલસી તરુ મૂલેષુ પુણ્ય દેશેષુ પુણ્યદમ, અધિષ્ઠાનમ ચ તીર્થાનામ સર્વેષામ ચ ભવિષ્યતિ, તત્રેવ સર્વ દેવાનામ મમાષ્ઠિધાન મમ અધિષ્ઠાનમેવ ચ તુલસી પત્ર પતન પ્રાપ્તયે ચ વરાનને, સસ્નાતઃ સર્વ તીર્થેષુ સર્વ યજ્ઞેષુ દીક્ષિતઃ તુલસી પત્ર તોયેન યો અભિષેકમ સમાચરેત. સુધા ઘટ સહસ્ત્રાણામ યા તૃષ્ટિસ્તુ ભવેદ ભરે, સાચ તૃષ્ટિર્ભવે વૈનૂનમ તુલસી પત્ર દાનતઃ, ગવામયુત દાનેન યત ફલમ લભતે નરઃ, તુલસી પત્ર દાનેન તત ફલમ કાર્તિકે સતિ, તુલસી પત્ર તોયમ ચ મૃત્યુ કાલે ચ યો લોભ લભેત, મુચ્યતે સર્વ પાપેભ્યો વિષ્ણુ લોકે મહીયતે. નિત્યમ यस्तुल सितयोम भुक्तये भक्तया च मानवः। लक्ष अश्वमे गजम पुण्यम संप्राप्नोति स मानवः। तुलसीं स्वकरे कृत्वा धृत्वा देहे च मानवः। प्राणास्तयजति तीर्थेषु विष्णुलोकं स गच्छति। तुलसी काष्ठ निर्माण मालाम गुह्याति यो नरः। पदे पदे अश्वमेघस्य लभते निश्चितं फलम्। तुलसीं स्वकरे कृत्वा स्वीकारं यो न रक्षति। स याति कालसूत्रं च यावचन्द्रवी दिवाकरो। करोति मिथ्या शपथं तुलसया यो अत्र मानवः। स याति कुम्भिपाकं च यावन्द्री यावद्रिन्दाश्वतुर्दश। तुलसी तोय कणिकां मृत्युकाल च यो लभेत्। रत्नयानं समारुह्य वैकुंठं प्राप्यते ध्रुवम्। पूर्णिमायां मायां च द्वादश्यां रविशङ्क्रमे तेलाभ्यगं च कृत्वा च मध्याहे निशिसन्ध्ययो। आशोचे असुचि काले ये रात्रिवासो अन्तिवा नराः। तुलसीं ये विचिन्तवन्ति ते छिन्दति हरेः शिरः। त्रिरात्रं तुलसीपत्रं शुद्धं पर्युषितं सति। श्राद्धे व्रते च दाने च प्रतिष्ठायां सुरार्चने। भुगतं तोय पतितं यद्दतं विष्णवे सति। शुद्धं च तुलसीपत्रं शालनांदन्यकर्मणि। गोलोक दुख रहित धाम छे। तमे तुलसीना अधिष्ठात्री देवी बनीने गोलोक मां मारी એટલે કે શ્રી કૃષ્ણની સાથે નિરંતર ક્રીડા કરશો। તમારા દેહથી ઉત્પન્ન નદીની જે અધિષ્ઠાત્રી દેવી છે તે ભારત ખંડમાં પરમ પુણ્યદાન નદી બનીને ખારા સમુદ્રની પત્ની થશે। તે સમુદ્ર પણ મારો જ અંશ છે। તમે પોતે મહાસાધ્વી વૈકુંઠમાં મારી પાસે નિવાસ કરશો। તમે લક્ષ્મીની જેમ જ મારી સાથે રહેશો તેમાં કોઈ સંશય નથી। હું તમારા શ્રાપને સત્ય કરવા માટે ભારત ખંડમાં પથ્થર એટલે કે શાલિગ્રામ બનીશ। ગંડકી નદીના કિનારે મારો નિવાસ હશે। ત્યાં રહેનારા કરોડો જંતુઓ તેમના દાંતરૂપી આયુધોથી કોતરી કોતરીને તે પથ્થરમાં મારા ચક્રનું ચિહ્ન કરશે, જેમાં એક દ્વારનું ચિહ્ન હશે, ચાર ચક્ર હશે અને જે વનમાળાથી વિભૂષિત હશે તે જળથી ભરેલા વાદળો જેવા શ્યામ વર્ણનો પથ્થર લક્ષ્મીનારાયણની ઓળખ કરાવશે, જેમાં એક દ્વાર અને ચાર ચક્ર હશે તથા વનમાળાની રેખા નહીં દેખાતી હોય તેવા મેઘ શ્યામ પથ્થરને લક્ષ્મી અને વિષ્ણુની પ્રતિમા સમજવી જોઈએ। બે દ્વાર ચાર ચક્ર અને ગાયની ખરેના ચિહ્નવાળા તથા વનમાળા વિનાના પથ્થરને ભગવાન રાઘવેન્દ્રનું સ્વરૂપ જાણવું, જેમાં અતિ સૂક્ષ્મ બે ચક્રના ચિહ્ન હોય અને વનમાળાની રેખા ન હોય તેવા મેઘ શ્યામ કૃષ્ણવર્ણ પથ્થરને ભગવાન વામન જાણવા, ખૂબ જ નાના આકારના બે ચક્ર તથા વનમાળાથી સુશોભિત પથ્થર સ્વયં ભગવાન શ્રીધર રૂપ છે એવું જાણવું। આવી મૂર્તિ ગૃહસ્થોને સદા શ્રી સંપન્ન બનાવે છે। જે સંપૂર્ણ સ્થૂળ હોય, આકાર ગોળ હોય તથા તે જેના ઉપર વનમાળાનું ચિહ્ન ન હોય તથા બે સ્પષ્ટ ચક્રના ચિહ્ન દેખાતા હોય તે પથ્થરને ભગવાન દામોદર માનવા, જે મધ્યમ શ્રેણીનો ગોળાકાર હોય જેમાં બે ચક્ર અને ધનુષ બાણ દેખાતા હોય તથા જેના ઉપર બાણથી કપાયાનું ચિહ્ન હોય તેવા પથ્થરને રણભૂમિમાં શોભતા શ્રીરામ માનવા જોઈએ, જે મધ્યમ કદનો પથ્થર સાત ચક્રોથી તથા છત્ર અને આભૂષણથી અલંકૃત હોય તેને ભગવાન રાજ રાજેશ્વરની પ્રતિમા સમજવી, તેની ઉપાસનાથી મનુષ્યને રાજાનો વૈભવ પ્રાપ્ત થાય છે, 14 ચક્રો વાળો તથા મેઘ શ્યામ વાળા સ્થૂળ પથ્થરને ભગવાન અનંતનો વિગ્રહ જાણવું, તેના પૂજનથી ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થો સિદ્ધ થાય છે, જેની આકૃતિ ચક્ર જેવી હોય અને જેમાં બે ચક્ર હોય, સ્ત્રી તથા ગાયની ખરીના ચિહ્ન વાળો હોય, તેવા મેઘ શ્યામ પથ્થરને ભગવાન મધુસૂદન સમજવા જોઈએ. માત્ર એક ગુપ્ત ચક્રથી યુક્ત પથ્થર ભગવાન ગદાધરનું તથા બે ચક્ર અને અશ્વમુખની આકૃતિવાળા પથ્થરને ભગવાન હયગ્રીવનો વિગ્રહ જાણો. દેવી, જેનું મુખ ખૂબ વિસ્તૃત હોય, બે ચક્રના ચિહ્ન હોય તથા જે જોવામાં વિકટ લાગતા હોય તેવા પાષાણને ભગવાન ઋષિ સમજવા. મનુષ્ય માટે તે તુરંત વૈરાગ્ય પ્રાપ્ત કરાવનાર છે. જેનામાં બે ચક્ર હોય, વિશાળ મુખ તથા વનમાળાનું ચિહ્ન હોય તેને ગૃહસ્થોને સુખ આપનારા ભગવાન લક્ષ્મીનારાયણ સમજવા. જેના દ્વાર ભાગમાં ચક્ર હોય તથા તેના પર શ્રી ચિહ્ન સ્પષ્ટ દેખાતું હોય તેવા પાષાણને ભગવાન વાસુદેવ સમજવા જોઈએ. આવા વિગ્રહની પૂજા કરવાથી બધી જ કામનાઓ સિદ્ધ થાય છે. સૂક્ષ્મ ચક્રના ચિહ્નથી યુક્ત મેઘ શ્યામ તથા મુખ પર નાના નાના છિદ્રોવાળા પથ્થરને પ્રદ્યુમ્નનું રૂપ સ્વરૂપ સમજવું. તેમના પ્રભાવથી પૂજકને અતિ સુખ મળે છે. જેમાં બે ચક્ર હોય અને જેનો પૃષ્ઠભાગ વિશાળ હોય તેને ભગવાન શંકરસણની પ્રતિમા સમજવી. જે એકદમ ગોળ તથા પીળા રંગનો હોય તેને વિદ્વાનો અનિરુદ્ધ કહે છે. જ્યાં શાલિગ્રામની શિલા હોય ત્યાં હું ભગવાન શ્રી હરિ બિરાજે છે અને ત્યાં બધા જ તીર્થો સાથે ભગવતી લક્ષ્મીજી વિરાજે છે. બ્રહ્મ હત્યા વગેરે જે જે પાપ છે તે બધા શાલિગ્રામ ભગવાનની પૂજા કરવાથી નષ્ટ થઈ જાય છે. છત્રાકાર શાલિગ્રામમાં રાજ્ય આપવાની, વર્તુળાકારમાં પ્રચુર સંપત્તિ આપવાની શક્તિ છે. શક્તાકાર શાલિગ્રામથી દુઃખ અને શૂળની અણી જેવા આકારના શાલિગ્રામથી મૃત્યુ નિશ્ચિંત છે. વિકટ મુખવાળા હોય તો દરિદ્રતા, પિંગલ વર્ણવાળાથી નુકસાન, ભગ્ન ચક્રવાળાથી વ્યાધિ તથા ખંડિત શાલિગ્રામ નિશ્ચિત રૂપમાં મૃત્યુપદ છે. વ્રત, દાન, પ્રતિષ્ઠા તથા શ્રાદ્ધ વગેરે સદકાર્ય શાલિગ્રામ સમક્ષ કરવાથી સર્વોત્તમ ફળ આપે છે. શાલિગ્રામની સમીપમાં રહેનાર પુરુષને બધા જ તીર્થોમાં સ્નાન કરવાનું તથા બધી પ્રકારના યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. બધા જ યજ્ઞો, તીર્થો, વ્રતો તથા તપસ્યાના ફળનો તે અધિકારી માનવામાં આવે છે. દેવી, ચાર વેદોનો પાઠ કરવાથી તથા તપ કરવાથી જે પુણ્ય મળે છે તે પુણ્ય શાલિગ્રામની ઉપાસના દ્વારા પ્રાપ્ત થાય છે. જે નિરંતર શાલિગ્રામ પર અભિષેક કરે છે તે બધા પ્રકારના દાનથી પ્રાપ્ત થતા પુણ્યનો તથા પૃથ્વીની પ્રદક્ષિણાના ઉત્તમ ફળનો અધિકારી બને છે. શાલિગ્રામ પર ચડાવેલા તીર્થોદક જળનું પાન કરનાર દેવતાઓને દુર્લભ એવી કૃપાનો અધિકારી બને છે. બધા જ તીર્થોથી પુણ્યાત્મા પુરુષનો સ્પર્શ કરી પવિત્ર થાય છે. જીવન મુક્ત અને પવિત્ર વ્યક્તિ ભગવાન શ્રી હરિપદનો અધિકારી થઈ જાય છે. ભગવાનના ધામમાં તે અનેક પ્રાકૃત પ્રલયકાળ સુધી નિવાસ કરે છે. ત્યાં જતા જ ભગવાન તેને પોતાનો સેવક બનાવી દે છે. ગરુડને જોઈને સાપ ભાગે તેમ તે પુરુષને જોઈને બ્રહ્મહત્યા જેવા પાપો પલાયન થઈ જાય છે અને તે પુરુષની ચરણરજથી પૃથ્વી પવિત્ર બની જાય છે તથા તેના જન્મથી લાખો પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય છે. મૃત્યુકાળના સમયે જે શાલિગ્રામના ચરણામૃતનું પાન કરે છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં જાય છે. તેને નિર્વાણ મુક્તિ મળી જાય છે. તે કર્મભોગથી છૂટીને ભગવાનના ચરણોમાં લીન થઈ જાય છે. શાલિગ્રામને હાથમાં લઈને અસત્ય બોલનાર વ્યક્તિ કુંભીપાક નરકમાં જાય છે અને બ્રહ્માજીના આયુષ્ય સુધી ત્યાં રહે છે. જે શાલિગ્રામને પકડીને કરેલી પ્રતિજ્ઞા પાળતો નથી તે લાખ મન્વંતર સુધી અશીપત્ર નામના નરકમાં જાય છે. કાંતે, જે વ્યક્તિ શાલિગ્રામ પરથી તુલસી પત્રને હટાવશે તેને બીજા જન્મે સ્ત્રીથી વંચિત થવું પડશે. શંખ દ્વારા તુલસી પત્ર હટાવનાર વ્યક્તિ પત્નીહીન તથા સાત જન્મ સુધી રોગિષ્ઠ થશે. શાલિગ્રામ, તુલસી અને શંખ આ ત્રણેયને જે મહાન જ્ઞાની પુરુષ સુરક્ષિત રાખે છે તે ભગવાનનો પ્રિય બને છે. નારદ, આ પ્રમાણે તુલસી દેવીને કહીને ભગવાન શ્રી હરિ મૌન થઈ ગયા અને તુલસી પોતાનું શરીર છોડીને દિવ્ય રૂપમાં ભગવાન શ્રી હરિના वृक्ष स्थल पर लक्ष्मी निजेम शोभवा लाग्या। कमलापति भगवान श्री हरि तेने साथे लईने वैकुंठ पधारी गया। नारद लक्ष्मी गंगा सरस्वती ने तुलसी आ चार देवीओ भगवान श्री हरि ना पत्नी बन्या। तुलसी ना देह माथी गंडकी नदी उत्पन्न थई अने भगवान श्री हरि पण तेना तट पर मनुष्य माटे पुण्य प्रद शालिग्राम बनी गया। मुने त्याना खीड़ा ते पत्थर ने कोतरी ने अनेक आकृतिओ बनावे छे। ते पाषाण नदी ना जल में पड़ी ने उत्तम फल आपनार बने छे। जे पत्थर धरती पर पड़ेला रहे छे तेना पर सूर्य नो तड़को पड़वाथी ते पीला पड़ी जाय छे। एवा पत्थर ने पिंगला समझवी ते पूजा माटे उत्तम नथी। नारद आ प्रमाणे आ बधो प्रसंग मैं कह्यो, हवे शुं सांभळवू छे। अध्याय 24 समाप्त। बोलो श्री अंबे मात की जय।